એ પોસાય નહી ને એમ એ જાત નું. તો તું ત્યાં શું કરું કરે છે કલમ નીચે મારી પાસેથી ખેંચી લે તો જતો કરું સમાધાન થઈ જાય છે. થઈ જાય સમાધાન પછી એને ના થતું એને પૂછ્યું શું થયું કાર એ પૂછે. મારો છોકરો હશે સમાધાન થઈ જાય. કોઈ જરૂર આમાં સમાધાન કરવામાં અને વ્યવસ્થિત પછી આ તો વ્યવસ્થિત ના સમજતા તે કોમન સેન્સ થી ઉકેલાય. પણ જયારે વ્યવસ્થિત વિજ્ઞાન છે એમને કશું અલવાસ કરવું હોય આપણે જતું કરવું જોઈએ તો કાલે હું બીજા પાસેથી ખેંચી લઈશ એમ તો બીજા એ મને આપી દેવાનું એમ. હા આપી દે ને બધા દાદા ની પથારી કરવા બદલે આપડે જે કામ કરવું છે ગમે તે કોઈ કરનાર છે ને આ પાથરી અને પેલા છે આ યાદ પાથરી એટલે કે નુકસાન થઈ ગયું આપડે ધાર્યું ના થયું ને આ તો કોમન સેન્સ લાવવા માટે આનંદ છે. કોમન સેન્સ આવે ને એની જોડે બેસીને તો પછી બોલ ના ઉઠે. આ બધા એ કહ્યું ને કે ભાઈ આ આપણે બધા છોડી દીધું એવું કે એટલે સમજી ગયો કઈ તો કર્યું છોડી દેવાનું. આવું દરેક બાબત માં છોડી દઈએ તો પછી આપણે તો રહે શું દાદા? આવું દરેક બાબત માં છોડી દઈએ તો પછી આપણી પાસે શું રહે? શું રાખવાનું? શું એ સેવા કરે છે બધી? બધી સેવા કરે છે ને નવડાવવાની, આપડે તો નવા એકલા ની સેવા છે, બીજી કઈ સેવા નહીં. આપડે તો એ સેવા જે એમાં કોઈ લઈ લેતા તો કઈ દઉં, નહીં નહીં લેવાનું તો બીજી બધી સેવા ગણાય ને. હું ચા પીતો હોય આ લુગડું અહીં પાત્રો છે, આ પાસે કરી એ પાસે કેવા છે, આ લુગડું પાસે સેવા છે તો બીજું શું. હવે બધા સેવા શું હોય છે, સેવા શું હોય છે અમારી, આ શું હોય છે કે આવી નાની નાની વસ્તુ ને સેવા સમજીએ છીએ અને આ સમજણ ઉભી થાય છે, પછી કોઈ બીજું લઈએ એટલે આ ડફો ઉભો થાય. હવે સેવા છે જ નહીં, સેવા છે. અમારે દુખતા હોય તમને કહું મારે આ પગલે ભાવ તો સેવા, હા તો તમે ટાઈમે તો તમારે જે લાભ ઉઠાવો ઉઠાવો, દુખતા હોય તો સેવા કહેવાય. નાવાનું તો મને અડચે ને, ના હોય તો નહીં લે પછી, પણ હોય તો સેવા એ મળે જે સેવા કરાય. બીજી બધી સેવા શું હશે, અહીં બેસો સત્સંગ કરો, આમાં આ તો બસ મુશ્કેલી વાળી વસ્તુ છે ને. તને સમજ પડી ગયા પડે તરત અમુક બાબત જ નહીં તો એનું મગજ કલાક ખરાબ થઈ જશે. આ બાબત મોટી છે ના મોટી વાત છે અને તે એવી દીધી એવી કેટલી ચીજો દાડા થાય ઘણી, હે ઘણી ચાર પારા ભૂલ નો સ્વીકાર કરે એનું નામ છે તે સમાધાન. શું કરું કેમ નામ સમાધાન, ભૂલ નો સ્વીકાર કરે એનું નામ સમાધાન. તમને આમ જોયું મામા નામ કર્યું, ભૂલ નો સ્વીકાર થાય એટલે મારી મન સમાધાન પામે નામ તને નામ તો ભાઈ, ભૂલ નો સ્વીકાર કરે તો સમાધાન થાય. આપડે ડબો છે આ લોકો કહ્યું હા શું છે એ ના સમજીએ ના ભાઈ, આ બધા આપી ગયા અરે એક જ જણ કહેતા હોય તો હું માની દઉં પછી ભૂલ થઈ ગયા. તારા મામા આવું કે આ બધા પક્ષપાત હોય તો તારા મામા પક્ષપાત કરવા છે નારાયણ નાખી નહીં દીધી બોલાવે નઈ દવા દીધી છે કોમન સેન્સ નહી પકડી રાખવું કઈ પણ બાબત પકડી રાખવી કોમન સેન્સ નહીં પકડી રાખવું સર બે બાબા છે ને તે પકડી નાખે હાથમાંથી કાગળો લઈ જતા શું કરીએ સર સમાધાન ના થાય તરત થઈ જાય જજમેન્ટ ના ચાલી એટલે આ બધું કોમન સેન્સ બિલકુલ ભરે નહીં ને તેનું આ બધું ખાલી થઈ ગયું છે મારું શું હવે એને અબો કરવો છે એ કેટલો ટાઈમ જશે એની પાસે છોડી દેવાનું પણ પાકું કેવું એવા સંસાર નથી વાત પણ આ તો છોકરી કહેવાય છોકરી કેવું મોટું વિચાર મળે ને હા નાની બાબત માં આટલું બધું વખત લગાવી શું વિચાર મારું મગજ ખરાબ થઈ જાય ને એ સારું અમે જજમેન્ટ સ્વીકાર નહીં તો એમ મગજ સ્વીકાર સ્વીકારતું ને એ તો સારું તાર માટે અભિપ્રાય બસ છે શું બસ છે મનમાં જેને આપડે લેવા દેવા નથી ઉઠતો આપડો કઈ એ કરવા ન્યાય કરાવે આપડે અંધે પડાવે તેનું મનમાં રખાતું વ્યવસ્થિત નહીં વ્યવસ્થિત વાપરજે વ્યવસ્થિત વાપરજે ક્યાંથી વ્યવસ્થિત ચંદ્રકાંતભાઈ નો પ્રસંગ યાદ આવે છે શું ચંદ્રકાંતભાઈ નો આવું કઈ બી હોય તો ભાઈ દાદા એને કહ્યું હતું કે આ સાચું કે ખોટું અમે જોવા નથી આવ્યા અમે તમે આગ્રહ છોડાવવા આવે છે આગ્રહ છોડાવે સાચા ખોટા થયા અમારે લેવા દે ને આગ્રહ છોડે ને ફળ આવશે શું આગ્રહ મુક્ત જતા આ તો આગ્રહ છે ને, આ તો ઝક્કી ઝક્કી જયારે ઘેટા વખતે લાગતા ને એવું કપાય પછી મેશીન ઉપર ઝક્કી ઝક્કી આગ્રહ ને આગ્રહ તો સારા આગ્રહ તો અહંકારી માણસ રંગડવા હોય અહીંયા આગ્રહ ને યાર ઝક્કી ઝક્કી રહી આગ્રહ એટલે શબ્દ ચાલતી તારે નઈ ચાલતી તારા હિત ને માટે કરે આ બધા તારા હિત માટે કરે ભરત ની હિત સમજાય તો એમની ઉપાધિ ઓછી લાગે છે આ ઉપાધિ ખોટી છે ને સદન ખોટી ખાતરી થઈ ગઈ આ લોકો સમજે છે મારી ભૂલ છે એવું ખાતરી થઈ છે બસ એવું નથી પેલા જ એવું નથી પણ ચડી જાય પાછું આવું આવું જાય ચડી જાય પછી મેં અંધારું થઈ જાય તે વખતે શું સમાધાન લેવું એના મન માં એમ લાગે છે મારી ભૂલ નથી ને તો આથી પડી જાય પોતાના ભૂલ ની પ્રતિતિ થવી જોઈએ પોતાની ભૂલ છે ખરેખર એવી પ્રતિતિ થવી જોઈએ ને પ્રતિતિ થઈ બધા આ લોકો બધા ડકોલ ગયા તો હજી નહીં ના પ્રતિ થાય આ બધા કે કોમન સેન્સ નથી એવું બધું કે તો એ ના પછી નથી એ તો આખી રાત એનું કરશે ને એનું સમાધાન હોય ને એ તો રાતે થઈ જાય થાકે મન થાકે એટલે સમાધાન થઈ જ જાય નામ ભલી એને ક્યારે થાય તમારું થતું જ નથી ગણા આમાં તો એને તમે કોણ કરી આપે કોઈ નવું છે બધું કરીએ આપે તો અમે ન્યાય કર્યો સમાધાન નહીં અમે કોઈ ગાંડી નાખી દે ન્યાય કર્યો ના કેવાય સમાધાન ક્યાં ફરવાનું તમારા ન્યાય કરે સમાધાન છે ઠીક છે ના હોય પથ્થર ને બોલતો કરે પણ બોલતા નથી બોલતો કરે પથ્થર ને બોલતો કરે ક્યાં આડે ના હોય વાંકડી ના હોય પછી ભૂલ તો આડો થાય ત્યારે કોણ સીધો કરી આલે. મને એક જ કે ભૂલ છે, મને કેવું જ ના પડે, મને મારી ભૂલ અંદર થી ખબર પડે. હવે તમારે જ્યાં એક જણ કે માનો તરત ના માનો તરત જ ખબર પડી જાય. મને બધા કે તમારે કહું છું હાથે હાથે ભૂલ છે, હાથે ભૂલ છે ને મામા મારી તમે કહો છો, તમે ખરેખર 100% ભૂલ છે. અમુક બાબત માં સેવામાં છોડી દેવું જોઈએ ને, અમુક સેવાઓ જે આપ કહેતા નથી કે આ સેવા રૂપે છે, સેવા તો છે જ નહીં. આપડે તો મને કઈ ગયા રહે કે સેવા જ કે નથી. એક આ નવસુ એ સેવા છે, બીજી કોઈ સેવા નથી. એ તો એમને સમાધાન થઈ જાય એવું છે. અમુક બાબતો જે આ સેવા રૂપે છે એને નહીં છોડવાની, અને આ જે બીજી છે એ ખેંચા ખેંચ નહીં કરવાની. બીજી અમુક સેવા રૂપે આપ કહેતા નથી એને ખેંચા ખેંચ નહીં કરવાની, પોતાનો આગ્રહ નહીં રાખવાનો. સેવા છે જ નહીં, નવડાવવાની છે ને, નવડાવવા માટે સમાધાન થશે ના થાય. જૂઠું સમાધાન કરવાની જરૂર છું, જૂઠું સમાધાન જૂઠું કઈ છે તારે નાવાની તો આપે સ્પેશિયલ ચંદ્રગણ જોયું ને ખુબ વડે. કોઈ એમની પાસે લેવા આવે છે એ એવિડન્સ પાસે એવું વ્યવસ્થિત પાછું એવું હોય તો જ આવે ને. શું આ ચાદર માંગવા અંજલીબેન એકલા આવે, અમે કોઈ આવ્યું નહીં. બધાને ખોટું કેવું પડે નઈ, એના મામા એ કહ્યું 100% ખોટું. એમ કે છે કે તમે ના હો ત્યારની વાત કરું છું કે અમારે પછી છોડી દેવાનું. જે છોડી દે મોટા મન નો શું હશે ને, અરે જેને કોમન સેન્સ ના હોય છોડે જ નહીં. કોમન સેન્સ ના હોય છોડે જ નહીં. તું તો છોડી દો ને, હા એ કોમન સેન્સ હોય તે જોઈ લે. બધા કઈ જોઈ લે ભૂલ થઈ સમાધાન. સમાધાન જ છે, સમાધાન જ છે. આટલું બધું દુઃખ થાય છે તો આ જગત ની સર ગેસ અંદર બાળા ને શું થતું હે? મમદ કઈ વસ્તુ જ નથી. આ તો અન્ન બે નાના બાબા છે તે વેલા મળતી કેમ જાય. કોમન સેન્સ ના કેમ છે, કોમન સેન્સ શું કરવું, આવા ટાઈમે કરવું શું, તે ટાઈમે છોડી દેવું. જો છોડી દેવો એ મોટો અને પકડી રાખે ન રસ્તામાં જ કઈ ત્યાંથી લીધી ચાદર. તો મારા હાલ ચાદર વિસ્તાર કરીને આવતો હોય અને કોઈ ક્યાંથી લીધી તો શું કરે. રસ્તામાં કોઈ ચાદર લઈ લે તો બહારનો માણસ લઈ લે તો શું કરવાનું? શું કરે? આપડે પ્રયત્ન કરો, નિકાલ છોડી દેવી, આપણું કશું ચાલે નહીં તો છોડી દેવું. સમજાવું એને કે આ દાદા ની ચાદર પાથરવા લઈ જાઉં છું, મામા ને કહું છું કે આ મગજ રિપેર કરવાનું કેટલી કેટલી મુશ્કેલી પડતી. હવે કઈ ગાવાને આપી દે તો સમાધાન રહે કે ના રહે? દાદા એ કહ્યું એટલે આપવું પડે એવું સમાધાન રહે. આપવું પડ્યું સમાધાન રહે ને? આ જાતનું રહે, આ જાતનું રહે તો પેલો ડંક રહે. દાદા એ કહ્યું એટલે આપવું પડ્યું. નહીં આવું કોઈ ટેમ્પલ જ જોયેલું કે આમાં મન નું ધાર્યું કર્યું એવું કેવાય? દાદા એ કહ્યું એટલું કર્યું એટલે કરવું પડ્યું એટલે આ મન નું કયું કેવાય ને? એને આપણે મુક્ત નથી એને દાપણ. એ મારું તદ્દન 100% સાચી વાત છે. એ પૂરતો મનના કયા પ્રમાણે કરે છે એવું થયું? પોતાના મનના કયા પ્રમાણે કરે છે એનો અર્થ એવો થયો? મનના કયા પ્રમાણે? એના તે પણ તારક નથી. આપે તો ના પાડી છે. બીજું સાધન છે. મનના કયા પ્રમાણે કરવાની આપે ના પાડી છે ને? એમ મેં ના પાડી, પણ એને તમે બીજા બીજા શું આધાર એની પાસે? બીજું કઈ જ્ઞાન નો કોઈ આધાર નથી. આજ્ઞા જાણતો નથી. જો આજ્ઞા જાણતો તો આજ્ઞા ના કયા પ્રમાણે ચાલે? એટલે બીજા છે ને આધાર. એટલે એને દાદા કરતા મન મોટું એનું. આ બધા શું કે આજ્ઞા એ ધર્મ, દાદા ની આજ્ઞા એ અમારે ધર્મ. આમાંથી પછી વધે એટલે બળવો થાય. શું થાય? અને બળવો એટલે પછી આપડે તો પેલો કાયદો ડિસમિસ કરો. બીજી સામી વ્યક્તિ એ પોતે સમાધાન કરવાની તૈયારી રાખવી જોઈએ એવું ખરું? આટલું એટલું કરવા ઘટતો નહીં. શું કરે? પોતે તૈયારી રાખવી જોઈએ ને સમાધાન કરવાની. પોતે પણ સમાધાન કરવાની તૈયારી બતાવી જોઈએ ને. સમાધાન શું કરવાનું છે? મન નું સમાધાન કરવાનું હોતું છે. તારું મન ને રાજી રાખવાનું હોતું છે? ઊંધું ચાલે. પછી ઊંધું ચાલ મારી નાખે કેવું? જાનવર જેવું બનાવી દીધો છે એ મને. જુદા જેવા દેખાય છે કે જુદા જાય? કેટલી જુદા છે? થોડો ફેર લાગે એમ. થોડો આવેલો તમારા પણ શું ચાલે? આમ તો તારી જિંદગી ખરાબ થઈ છે. એક તો સમજે નહીં, બુદ્ધિ નહીં, કોમન સેન્સ. આટલા બધા કહે તો આવું આ લોકો આપણી બધી આમાં શું તારે રહ્યું પેલા એમને સમજાવવામાં કહેતા કે એને કે તમે દાદા ના સમજાય આવું સમાધાન ખોલીએ જ નહીં કોઈ જાતનું સમાધાન ખોલે ને સમાધાન તો કોને ખોલે હોય જે ન્યાયી માણસ હોય તેને સમજણ વાળો હોય બુદ્ધિ થી ચાલતો હોય તેને તારે સમાધાન શું કોક ના ઘેરે મળી લેવાનું સમાધાન તો ભાઈ કોટો હોય ન્યાય નો કોટો હોય તારે સમાધાન તારે સમાધાન શું કહો આટલા બધા સમાધાન ના કરે તો શું થાય તને ના થાય એવું આ બધા કહેતા એમાં શું તારી કિંમત સમજાતા તારી નોંધ કેવી કરતા છે શું નોંધ કરતા તારી જોડે મગજ બગાડવું પડે ને ના બગાડવું પડે નહી તો મળે નહી કોઈ મળે એ લોકો એ રીતે હોય કે મન બતાવે પણ આપણી સહી ના હોય મન આવું અવળું બતાવે પણ આપણી પોતાની સહી ના હોય આપણો અભિપ્રાય બદલાઈ ગયો હોય એવી રીતે એડજસ્ટમેન્ટ લેતો એવી રીતે લેવાનું એ તો જોયા કરવાનું મન ને જોયા કરવાનું એટલે આપણી મન ને ખાલી જોયા કરવાનું બુદ્ધિ પર ચાલતો હોય તો મન કા ચડતા પોતા ધ્યેય પ્રબળ મન ના ચાલે એટલે મનને સંભળવા ને છોડી દેવાનું નબળી ના મન નો સાંભળી નહી થાય પણ એક જણ બાર નો ખોટું જાત મારું આપણને ભલે સમજણ ના પડે પણ કોક છે દાદા એ કહું એટલે મૂકી દીધું એટલે સમાધાન શું નું કરું છું એટલે પોતાની મેળે સમાધાન ના થયું એમ દાદા એ કહ્યું પછી થયું કેમ સમાધાન ના થાય દાદા ને આજ્ઞા પાડી દાદા એ કહ્યું એટલે મોટી સેવા કોઈ નથી ભગવાને શું કહ્યું છે અમારી જીભ ઉપર પગ મૂકે છે અને પૂજા બધે કર્યા કરે આજના પણ સમાધાન નું કઈ બાકી રહ્યું નવડા વખતે હું કહ્યું કે ભાઈ આજે આવ્યા છે એને નવડા આપશે એને આજના પણ આજ્ઞા એ ધન ને આજ્ઞા એ તપ છોડી દેને જુદા રહેવા ગયો અને લોકો મોટા મન નો કે તારો કે પણ એવું છોડી દે તો મનમાં રહી જાય ખરું મનમાં શું રહી જાય પોતાની તારા મનમાં રહ્યું તો તમારે રહેવા ગયો એમાં એવું હતું ને કે પેલા સમાધાન કોઈ ફરક રહેશે આજ્ઞા કરી એ જ સમાધાન ચૂકી ગયેલા હતા કે રગવાટિયા રઘવાટિયા લોકો વધારે કાઢીઓ ચૂકી ગયેલા આખી રાત તો રઘવાટ કરે હવાર બધે તે જરા ઉગી ગયો હું કોઈ સાથે વાત કરતો હોઉં વખત ઉપયોગ થવા જતો ને દાદા વ્યવહારમાં વેપારી વાત કરતા હોય આપડે શું છે આપડે શું કહેવા માંગીએ છીએ એ ઉપયોગ સતી જ પેલો છે તેની ઉપર તમારે ઉપયોગ રાખવાનો આપડે એવું કહેવા માંગીએ છીએ સતી શું કરે છે એને જોવાનું અને ક્રમિક માં આવો ઉપયોગ કહેવાય છે મેં શું કર્યું તે પેપર વાંચ્યું એ નકામું કર્યું પ્રમાદમાં કર્યું પ્રમાદમાં કર્યું મેં કર્યું એટલે મેં વાંચ્યું એટલે હા હું આ બાજુ ફરું તો પ્રમાદ જાય અને આ બાજુ જવું તો પ્રમાદ થાય પ્રકાર પ્રમાદ કયા ભોજન કથા રાજ કથા બધી કથાઓ રાખો લઈ ગયા બધા પ્રમાદ બધું પ્રમાદ આપું આ જશે હારી ના થઈ હારી થઈ બધું બધી કથાઓ રસોઈ કથા કરવા સારું છે જીવન છે ભોજન કથા સ્ત્રી કથા રાજ કથા અમારે એવો ઉપયોગ કરે જ ને અમારે એવી જાતની વાતો થવાની ને કમાણી થાય ને આ કામ સારું જોન તું થયેલું જ હોય આવો ગુથેલું હોય ક્રમિક માં કંટાળી ગયા હા અક્રમ નિર્દે અક્રમ તો એવું કે છે કે તું બીજો ગાળ દે તો તું એ સુધે એનો શુદ્ધાત્મા છે એના ખ્યાલ બોલાવું જોઈએ એટલે એને કર્યું નથી એ દોષિત નથી સારો હિસાબ છે બસ એ શુદ્ધ ઉપયોગ કરે એ શુદ્ધ ઉપયોગ હું શુદ્ધ છું ને હમો બધા શુદ્ધ શુદ્ધ ઉપયોગ થાય શુદ્ધ ઉપયોગ દાદા ભગવાન ના અસીમ લીધી કારણે બોલતા હોઈએ આપડે બીજા વિચારો આવતા હોય મનને વિચારો જુદા છે અને પોતે જુદો છે મિકેનિકલ થયું કારે મિકેનિકલ થયું ના કેવાય મિકેનિકલ થયું કેવાય નઈ કેમ મિકેનિકલ તો મિકેનિકલ થયું ક્યારે કેવાય મિકેનિકલ થતું જ નથી ના બધા ખરે બહુ બોલું કરે મિકેનિકલ થઈ જાય સામાન્ય વાત એવી થાય આપડે બોલીએ તો કે બોલ બોલ કરો મિકેનિકલ થઈ જાય બોલ શું કરીએ બોલ બોલ કરીએ આપડે તો મિકેનિકલ થઈ જાય ને સરળ થઈ જાય છે એ બધું બોલવાનું જુદું છે ને આ જુદું છે દાદા ભગવાન દાદા ભગવાન સુધી આખો દિવસ બોલતા હોઈએ આપણે રસ્તામાં ચાલતા ચાલતા બોલતા હોઈએ તો મિકેનિકલ ના થઈ જાય કઈ કારણ તો મિકેનિકલ થયું તારે કોને કહેવાય મિકેનિકલ બીજું બધું મિકેનિકલ થઈ જાય હા મિકેનિકલ તો કરી ખાલી ગાયા કરે છે એટલે એમને નીકળ્યા કરે હું એ કહેવા માંગુ છું પેટ તે મિકેનિકલ જ કહેવાય ને હું એ કહેવા માંગુ છું એનો એ બોલ્યાનો અર્થ જ નહીં ને યાર બધા એ આપણને કેવી ખબર કે આ ગાયા ની પેટ ગાગા કરીએ છીએ એવું એ તો રોજ પ્રેક્ટિસ પડીએ તો જ બોલ બોલ કરાય ને રોજ બોલવાની પ્રેક્ટિસ પાડી હોય તો જે બોલ બોલ તો જ નીકળે ને મારે આખો દાદા ટેવ ના રાખીએ અમુક એક કલાક એને સામાયિક કરીએ બઉ ફળ આપે 50 મિનિટ સામાયિક કર્યું હોય ને બઉ ફળ આપે એ તો આખો દાદા બોલે તો પણ એને શાંતિ જ રહે છે જે લોકોને શાંતિ રે પણ મિકેનિકલ થઈ જાય હું એટલે પૂછું છું જેમાં ઉપયોગ ના હોય એ બધી મિકેનિકલ આપણે આપણે બોલતા હોઈએ તે વખતે દાદા નો ફોટો દેખાવો જોઈએ કે એવું ખરું પણ ના દેખાતો હોય તો બહુ વાંધો નહી ફોટો દેખાય છે બહુ ઉત્તમ છે એ બહુ ઊંચ કોટી ને કહેવાય પ્રેક્ટિસ થાય આમ પ્રેક્ટિસ જ જો થાય અભ્યાસ આમ આખો ખાસ તો આખો બંધ કરીને તારે બોલવું જોઈએ હા આખો બંધ કરીને તો જ કર તો જ કામ નું ને ખુલ્લી માં આખી ઉપયોગ ના રહે હું એટલે જ મેં કહ્યું કે આ સામાયિક ને દાદા ભગવાન અસીમ જગ્યાએ બોલીએ એમાં શું ફરક કરે એક કલાક સામાયિક કરીએ એમને એમ બધું જોવામાં ઉપયોગ કરી રાખીએ આપણે ફાઇલો નો અને દાદા ભગવાન અસીમ જગ્યાએ એક કલાક બોલીએ બે માં વધારે ફળ કે બે સરખું જ ફળ ભગવાન અસીમ જગ્યાએ બહુ દાદા ભગવાન અસીમ જયકાર દાદા ભગવાન એ પ્રતિનિધિ સ્વરૂપે નથી મૂળ સ્વરૂપે છે મૂળ સ્વરૂપે સૌ તો મન હાથ છે એને અસીમ જયકાર બોલીએ એટલે એમની એ એમની હયાતી મારી છે આજ દુનિયા પર દુનિયામાં છે ક્યાં છે મંદિરે આપણે જોયેલું છે એટલે બોલીએ તાર બહુ ખરાબ છે 50 મિનિટ પછી પણ આટલું જરાક અવાજ થી પૂરો બોલવું જોઈએ મોટે થી હા બહુ મોટે નઈ આપડે આ કાન સંભળાય એટલું હા આપડે સાધા બોલીએ છીએ એવું બોલીએ છીએ બહુ ખરાબ છે અમદાવાદ માં ઘણા માસ કરે છે દત્તા ને હાથે ત્યાં દાદા ભગવાન હજાર નું દર્શન થાય છે ઘણા માણસ રોજ જોઈ કેટલા બબ્બે 83 લોકો કરે છે કે અમે કોઈ દર્શન છૂટતા નથી દાદા ભગવાન ના સિંહ નિધિકાર આપડે બોલીએ તો કેવી કોઈ જાતની લાગણી થવી જોઈએ અમુક જાતની કે દાદા આવા હોવા જોઈએ દાદા આ થાય લાગણી કશું જ નહીં બીજું કશું નહીં તમે ભૂલી જ જાઓ લાગણી થવી જોઈએ નઈ લાગણી હોય તો ભૂલી જાય દાદા આ સ્વરૂપ છે દાદા આવું છે એવું બધું કશું આવું જોઈએ ને આ તો મૂળ સ્વરૂપ ની વાત છે છેલ્લે જ વાત છે પછી સ્વરૂપ નો આપડે બજાર ક્યાં કરવાની એ જ ચૌદ દુઃખ નો નાશ છે એની ભજના નહીં કરવાની ચૌદ દુઃખ નો નાશ છે એને દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો એટલે શું કે એનું એની કીર્તન ભક્તિ કરી આપણે શું એમની હાજરીમાં જેમ માહિર ભગવાન હોય ને માહિર ભગવાન ના અસીમ જય જયકાર બોલ્યા કરીએ કેટલું બધું એમની હાજરીમાં બીજું કોઈ ચીજ થી આટલું ફળ ના મળે બધા દાદા ભગવાન સિંધુ જયકાર બોલાવે છે એટલે મન બુદ્ધિ ચિત્ત કરે બધું સાવ અને ઉપર થી અંદર થી ટપકું પડે તો શું આનંદ થાય એવું બોલતા હોય તો ખ્યાલ ના રે વિચારો બીજે થતા હોય વિચારો બીજે દોડતા હોય પોતે બોલ્યા કરતા હોય કર્મક્ષય થઈ જાય ચોખ્ખો થઈ જાય